કયું વાક્ય તમે એક્સેપ્ટ? લોક તો કઈ હિતકારી ફરી નું લેવાનું. કયું કયું વાક્ય? મોટું કયું? એન્ડલેસ. પહેલું એન્ડલેસ. નહીં, કયું મોટું આમાં ત્રણ માંથી? આપડે વધારે હોનું આમાં કયું? કયું આમાં કયું વાક્ય પકડ્યું તો વધારે હોનું મળે આપણને? તમને શું લાગે? મને તો હું સંખ્યાત નું જ કહું, અસંખ્યાત પણ નહીં. કેપેસિટી ને લક્ષ્ય માં રાખી મને પણ સમજાવો. પણ એ પછી એવું તમારે તમારી પાસેથી સાંભળવું પછી સમજાવો. પહેલું છે ઇન્ડલેસ, બીજું છે કાઉન્ટલેસ, અને ત્રીજું છે લિમિટેડ. એવું છે ને કે મારો કઈ બાજુ નું વલણ છે ને તમે જોઈ ગયા, તેથી આ બોલો. એટલે હું કઉ છું સમજાવો. તમે વલણ જોઈ ગયા માટે તમે ચોરી કરી, તમને સમજાવો. આચા આધારે તમે આ રાખી લાયા કહો. લકી પેપર માં લખ્યું ત્યાં વાંધો નહીં, ભલે વલણ કરી પણ સમજ્યા ગયા. હતા એ કહો, હાઉ ડુ જસ્ટિફાય? ના, મારી પાસે કોઈ કારણ. તમે કહો હવે. હવે અસંખ્યાત ભાગ વૃદ્ધિ એટલે આ વસ્તુ છે ને, કોનો અસંખ્યાત ભાગ એટલે બિલકુલ વાહ જેટલો ભાગ થાય એટલું વધે. શું થાય પછી? સંખ્યાત એટલે શું? એના કરતા વધારે વધે. અનંત હતું, અનંત ભાગ વૃદ્ધિ. અસંખ્યાત આવ્યું એટલે થોડો પાછો વધે અસંખ્યાત. અનંત પાછા અસંખ્યાત તો ઘણું મોટું થાય, અને પછી સંખ્યાત આવ્યું તો ઘણું મોટું થઈ ગયું. અનંત ભાગ વૃદ્ધિ. વૃદ્ધિ પણ કઈ? અનંત ભાગ ઇન્ફિનિટી. પડે એટલે મને હું તો પકડી જ ગયો એને કે મારે આ જ કહેવાનું છે. મારી પાસે એક્સપ્લેનેશન નહોતું. એટલે આનંદ ભાગ વૃદ્ધિ, પછી અસંખ્યાત ભાગ વૃદ્ધિ, પછી સંખ્યાત ભાગ વૃદ્ધિ, પછી સંખ્યાત ગુણ વૃદ્ધિ. ગુણાકાર મલ્ટીપ્લિકેશન. શું કહ્યું? સંખ્યાત ગુણ વૃદ્ધિ. સંખ્યાત ભાગ વૃદ્ધિ થયા પછી આગળ વધવું તો કયું સ્ટેપ આવ્યું? કે સંખ્યાત ગુણ વૃદ્ધિ. ગુણ વૃદ્ધિ કે એની આગળનું કયું સ્ટેપ? કે અસંખ્યાત ગુણ વૃદ્ધિ. કે એનું આગળનું કે અનંત ગુણ વૃદ્ધિ. બરોબર. આમ આત્માને પોતે તેવા મૂળ ક્ષેત્રમાં, પોતાના સ્વક્ષેત્રમાં પોતા છે, અને એમનામાં આમ અવસ્થાઓ બધી બદલાયા કરે છે. કારણ કે અવસ્થા શી બદલાય છે? કે આપણે હરીસ હોય, તમે એક જણા આવો તો એકલા દેખાવ, બે જણા આવો તો બે દેખાવ, ચાર જણા આવો તો ચાર દેખાવ. સમજો ને? હા, હવે એ બધી અવસ્થાઓ બદલી કે ના બદલી? બદલાય. એનો ધર્મ બદલાય કરે છે? ગુણ બદલાતો નથી. એવું આત્મામાં જગત ઝળકે છે. શું કરે છે? એ ઝળકે છે ને. જે ભાગના લોકો હુઈ ગયા એમના કહ્યું હાલે ચાલે એ જુએ. એટલે હા, હવાનો પડ થાય ત્રણ વાગે ચાર વાગે અનંત ભાગ માં હોય, પછી અસંખ્યાત ભાગ માં હોય, અસંખ્યાત ભાગ માં હોય, અસંખ્યાત ગુણ વૃત્તિ હોય. અને જો બાર વાગે જોડો ઝોલો ઝોલો, આ બધું એમ જ ધડકે છે. આ એનો ગુણધર્મ છે, શું છે એ બદલાય જ કર. નિરંતર આપડે આ એમને બસ પોતાને કશું કરવાનું નથી રહેતું, આ એનો ધર્મ બદલાય એની અંદર પોતે જ ઝડકે. બોજો નથી હરિસાન, કોઈ બોજો હોય કરો આપડે તારા પાડીએ તો હરિકાર નુકસાન કે આપણને નુકસાન. આપડે તારા પાડીએ હરિસાન નુકસાન કે સમજવા જેવું છે. પણ દાદા મુહૂર્ત એ હિસાબે એ લોકો બેસાડ્યું હશે ને, મુહૂર્ત એટલે દોઢ કલાક, દોઢ કલાકે જે મુહૂર્ત બદલાય, ચોગડિયા બદલાય છે દોઢ કલાકે, તો આ એ હિસાબે મતલબ કે હશે આ ચોગડિયા કાળ ને અમૃત અમૃત ને લાભ શું ને ચુદવે. આપડે ત્યાં પડથી મળીને વર્ષ સુધીના બધા છે તે વ્યવહાર કાળ છે. શું છે? અને નિશ્ચય કાળ જુદો છે પડથી નીચેના ભાગમાં. શું કહ્યું? એ સમયવર્તી છે. કેવો છે? અને આ પડથી મળીને એ સુધીના પછી આખો દાડો કો, અઠવાડિયું કો, પખવાડિયું કો, મહિનો કો, વરસ કો, વર્ષ સુધીના એના ભાગ પાડવામાં આવ્યા છે. જયાન થાય છે પછી પાછું, પછી પાછું એનો ભાગ પાડે યુગ પાછા આવ્યા કે કલયુગ કે ઇતર કાળ ને પકડે છે. કોને પકડે? એટલે આ બધું આ વ્યવહાર આપણી ગોઠવણી છે. આ બધી બુદ્ધિ બળે કરીને ગોઠવેલી છે. બુદ્ધિ કઈ ઓછું કામ કર્યું છે? બુદ્ધિ જગત સર્જન કર્યું હોય કેવું રૂપાળો બમ જેવું કર્યું છે. ફસાવા ના કહી છે, તું જો ઘર ખા પી ફસીશ નહીં કેમ તો આપણે ચોટી ડાકીને મૂકી દે ને દાદા. આ દુનિયા શું છે? મોટા મોટું મ્યુઝિયમ આપણે અહીં છે ને બરોડાનું, તો આ એક મોટું મ્યુઝિયમ છે. તે મ્યુઝિયમમાં પેસતી વખતે શું શરત હોય છે? ટિકિટ લઈને પેસતી વખતે ફ્રી ઓફ ટિકિટ છે. અને શરત શું હોય છે કે અંદર જાઓ તમે જેટલા કાળ સુધી બધું જોઈ ના રહો ત્યાં સુધી ખડ્યા કરો. શું ખાવાની ચીજો ખાજો, પીજો, ભોગવવાની ચીજ ભોગવજો. શું પણ કશું કેણે છેલ્લે દરવાજે બહાર નીકળવાનું છે કે કશું લઈને નહીં નીકળતા, નહીં તો ગુનો લાગુ થશે. કે સાહેબ હાથમાં લઈએ તારે ને તકના મનમાં નહીં લઈ નીકળતા. અને વાણીમાં કશું લેસીઓ કરતો ને યાર, ભગવાન શું છે? તો શું ખોટું કે છે? બરોબર છે. તેવી રીતે નીકળી જાય કે ના નીકળી જાય? પણ લોકો તો બધું ભરે ધર કરે. શું? અરે કેટલાક તો ગજા હું મૂકી લાવે પછી તમ પકડાય. અરે મનમાં તો બધા બહુ લોકો લઈ ગયા, પેલી જોઈતી એના જે નહીં પેલી કે છે એમના જેવા તમે જોયા નથી કે છે. શું કરવા છે? લુગડા ઉતારી તો જુઓ ના બોલાય આવું પડે છતાં બોલ્યો. શું બોલ્યો? કાલે જાવડેકર એમ કેતા હતા કે લુગડા ઉતારવા માટે તમારી પાસે આવ્યો છું, ને પછી એને કીધું કે આ મેટાફર છે અલંકારિક ભાષા છે એમાં આ લુગડાની વાત નથી કે એમ. બરોબર છે, બરોબર છે. જે તમે બોલ્યા એ હતું. એટલે વાત ને આખું સંગ્રહ સ્થાન છે, એમાં ખાવ પીવો નિરાંતે ટેસ્ટ ભૂલી ખાવ. આમ તો ભોગવતા નથી, માથા પર તરવાર લટકતી હોય અને નીચે જમવાનું બયા તારા જમવાનો મેર પૂરો અહીંથી. નહીં તો તરવાનો ભય લાગતો કઈ દે, જયારે પડ્યું પડ જાય જમવા બેઠે છીએ પછી દે. શું કહ્યું? ભય લાગતો માથે એક એક માણ ની આદે સાધુઓ ને નથી બાયડી છોકરો નથી રેન્ટ નથી ભાડું નથી ઇન્કમ દે લેવા દેવા નહીં તોય પણ એમના માથે તરવાય એટલે મોડા પર દિવેલ ફરી ભરેલું હોય દિવેલ ફરેલું જોવામાં આવે નહીં આવે. આ કઈ જરૂર છે ભાઈ આપને તેના હારું મમતા નામ નું ભૂત થઈ ગયું. શું થયું? મમતા વખતે તું ચાલ કેટલું બધું માર મળશે. કોઈ મમતા છોડી કે તારે શું શું તને શાની શાની ભૂખ છું એને પૂછું કે તને મને માર ની બહુ ભૂખ છે. પછી બીજી જોઉં કે થોડીક આ ખાવા પીવા નામ રહેશે. મમતા છોડી ને તો બધી જ ચેતન મળે સ્વામી આવશે. એ થોડુંક માં જતું રહે છે તે જતું રહે. આમ ગળામાં ગળતી વખતે માકડો આમ કરી હાથ જોસ્તી ગાલે છે લાલે તો મારે મેં ચણા કાઢી લો જો દાબીને અને પછી મૂઠો વાર્યો. હવે જોસ્તી ગાલે વાર તો ફરી નીકળેલ ખરો જોસ્તી પણ મૂઠો વાર્યો એમ શું થાય? તે મૂઠો વાળીને ખેંચે છે ને ચાતી નહીં છોડી દે તું. એ જાણે કે મેં એને જ્ઞાન છે કે મેં હાથ ગાળ્યો છે તો હું કાઢી શકું એમ છું. કેમ આ કોઈ મને પકડ્યો માહિતી પછી એને પકડી લેશ. વાંદરા પકડાય તે આપણા લોકો કારીગર છે કારણ કે એમાં રહીને આવ્યા છે. એના પિતરી એને ઓળખે છે આ લોકો પિતરી ના ઓળખે એવો છે ભાઈ પણ જો કાઢી લે વાત તો હું છોડતું જ નહીં મૂઠી જ નહીં છોડતું. અને બહાર ચીક્યારી ઉભુમાં આખું કેટલો પ્રયત્ન કરે છૂટવા માટે આખું આખી મોટલી ને ઉઠાય ઉઠાય કરવા દે પણ ઉઠાય નહીં. પેલી આજુબાજુ માટી દબાઈ દીધેલી ને જોર એટલું ઉઠાવ કરો પણ પાછું શું કહ્યું આ બોટલી ને બે હાથે એક આ બિલાડી રહે દહી દૂધ ખાવાની ટેવ હોય ને તે પેલા આપડી નાની માટલીઓમાં છે દહી કરતા હતા ને. બિલાડી શું કરે એમાં મોડું ગાલે જોસ્તી ગાલે ચાખવા કારણ કે એને સુગંધ આવી સુગંધ આવી સમજી કે મહી છે અને હવે છોડે બીજો અને કોઈ છે નહીં આજુબાજુ જોસ્તી ગાલે સમજો ને જોસ્તી ગાલથી સ્ટ્રેંગ થાય પણ પાછું ખેંચવું એ સ્ટ્રેંગ ના થાય. એટલે પછી માટલી ને ફર્યા કરતી મેં જોયેલી ચિકન તો ખાધો રૂપક માં બહુ મોટી વાત કીધી. લોકો દહીં ખાય પણ ત્યાં ચિકન ખાધો. અમારે માટલીઓ અમારી જોયું પણ ત્યારે બધા લઈ લઈને જ ફરીએ છીએ. અમે બધા માટલીઓ લઈને જ ફરીએ છીએ. આ રૂપક માં બહુ મોટી વાત છે પણ ફરક છે હું જોઉં છું ને ગણા મેં માટલી ફોડી નાખેલી કઈ લઈ વાંચે દેખાય નહી. તમે આવું નહી જોયેલું? હું તો શીખરી હતો, મને આવું જડી આવે ના વટકો મને દેખાડવા. એ હેડો કર મારતા શીખરી હતો તો તમે શીખરી થવું પડે એનું માટે. ના થવું તો એટલે એ માટલી તમે જે જોઈ એવા કચ્ચા માણસો ની માટલી ફોડી નંબર નહી કહો પણ ફોડી છે ગરીબ નંબર નહી કહો પણ પાર્ટી ફોડી અને દેખતા થયા અને હવે આ ફરી નહી ગાલું એવું અનુભવ થઈ ગયો. અનુભવ થયા પછી પછી ના ગાલે. કશું તમે હતા, તમે કશું ટીખડી હતા પણ હતા તો છો જ ને, કા નથી એમ કે છે. મારો પુરાવો છે ને આજે છે ને, પણ મારું કેમ ટીખડી સ્વભાવ ને તેથી આ જડેલું બધું શું. અને એકલું ભણભણી કરાય દ્વારા હાથમાં હોય વેદ્યો વેદ્યો બરોબર. વેદ્ય શબ્દ આપડે કે છે ને ના બુકવર્મ સુધા વેદ્યા સુધા એટલે શું જે એક કોમ ધાર્યું તેમાં જ મો હોય. શું કહ્યું? અને બુકવર્મ એટલે બુક માં જ હોય. વેદ્ય તો બધામાં વેદ્યા હોય. અને જગત શું માગત? સાત અમલ્યો માગત વિદ્યા નહી, સાત અમલ્યો એવરી ડિરેક્શન દ્વારા માગત. શું કે છે? બધી ડિરેક્શન માં જાગૃતિ જોઈશે. પેલાના લોકોને ભણતા આવડતું નતું, તમારા મારા વખતમાં ભણતા આવડતું નતું અને બહુ ઓછા માણસો પાસ થતા હતા. અને આજે ગમે તે માણસના છોકરા ગમે તે નાચના ગોલાના ગાંચીના બધે ગમે તે નાચના છોકરાઓ ગ્રેજ્યુએટ થાય છે, ડોક્ટરો થાય છે. મને એકને પૂછ્યું શું છોકરાઓ ઉત્સાહ છે, શું છોકરાઓ ઉત્સાહ છે આ જમાનો કેવો? તમે પહેલા ડબલ ડફોળ હતા એવું તું કહું છું? પહેલા ડફોળ છોકરા હતા એવું તું કહું છું? અને તેમાં ના મેં હુશિયાર હવે ના પાસ થાય એટલે તું આપણે ફોર આજના છોકરાનું ભણ જ નથી કે એક જ ભણવાનું બીજું કશું ગણવાનું તો સમજ્યા જ નથી. એ ભણે જ છે, ગરેલા નથી. શું છે? અને આપણા વખત ના ગણતર અને ભણતર બંને સાથે ચાલતું. શું કહ્યું? ગણતર વધારે ચાલતું હતું અને અત્યારે ભણતર તે એક જ લાઈન પછી આવડી જાય ને, હું શું કરવાનું બીજું? પણ એને અંગે ચણતર થતું હતું. આપણા વખત નું જે હતું એમાં ચણતર થતું હતું. ભણતર ને ગણતર ને એવો હિસાબે ચણતર થતું હતું. ના એ તો અમારા એ તો ભાષા એ તો અમારા તો કહેવત છે કે ચરોતર નો ત્રણ તર, ચર ઉત્તર, ચરોત્તર એના ત્રણ તર, જણતર ભણતર ને ચણતર. આ ચરોતર માં ત્રણ વસ્તુઓ તર, જણતર ભણતર અને ચણતર. શું કે ઈટો ફર્સ્ટ ક્લાસ થાય બધું, દરેક સારી વસ્તુ થાય. સમજો ને? અને ક્રિયા કોઈ ના પડે છે ચણતર માં. શું? અને કાળી પર માં જો તો એટલે આ અને જણતર અને પાણી એવું નહીં જણતા જાય ઘી વગેરે આમ ફર્સ્ટ ક્લાસ હોય. શું કે તમારે હોય છે ને સાત રોટલા ખાઈ એવું આપણને એટલે આ ચરોતર વાળા પોતે કે બીજે હસે છે, બીજે બધા હસે ખરું, પણ આ ચરોતર વાળા પોતાની આગવી છે. ચરોતર ટાઈમ તો એટલે કૃપાલ દેવ કહ્યું કે આ વાણી અંતર ધર્મ ના થયો હોત, અને જો અહીંયા ચરોતર માં થયો હોત આવા લોકોમાં તો લોકો નું કલ્યાણ સાચ્ય. શું કહ્યું? ગજાનંદ સ્વામી એ વખાણ્યું કે ના એ મંદિર માં જ્યાં જેવું વર્તન માં લીમડો દર્શન કર્યા કરીએ એવો દીવડો હોય નિરાંતે, એની ગર્થ બર્થ જુઓ તો આત્મા ના આવે. શું કહ્યું? બે જણ હોમાં અમી જાવતા રે નહીં, આત્મા ગર્થ આવે નીકળ. અને બીજે બધે તો આમ કરીને આવી ગયો લે હમણાં, હું તો થાય જ નહીં. જય સચિન દાદા. ફરી આટકો દાદા, મને કહેતો હું ખાતો નહી મહિના પરમાણુ ખેંચે છે, તો મહિના પરમાણુ ખેંચે પણ આ બધી જે હાથ નું ચાલવું, આ દાંત નું ચવાવવું, એટલે લાળ રસ પડવો, કેટલી બધી પ્રક્રિયા એટ એ ટાઈમ થાય છે. તો આ પરમાણુ થી ખેંચાવવું અને આ બધી પ્રક્રિયા થવી એ કેવી રીતે હોય છે? બધું ખેંચાય છે ને બધું એની મેં લખો ના કરે તો ડખો ના કરે તો ના, પણ આ વસ્તુ ભેગી થવી એ મહિના પરમાણુ થી છે ને. બધું પદ્ધતિસર ભેગું થાય સંયોગ. સંયોગ ભેગો થયો. શું થયું? સંયોગ ભેગો થયો. સંયોગ ના આધારે શેષા મે બાહિરા ભાવ આગે. શું કે છે? શેષા મે બાહિરા ભાવ. બાહિરા ભાવ થી સંયોગ ભેગા થયા. બાહિરા ભાવ એટલે ચૌદ થી શિકાય શિકાય કરતા કે બાહિરા ભાવ એટલે શું કે? આ પેલો કે આપડે અહિયાં આપણે આ વિશેષ ભાવ કઈ મોનિટર શું કે કશું બોલતા નથી, કશું બોલતા નથી. ચીફ ઓફિસર શું કહે? બહારના ભાવ જે કેમ દેખું છું બાહ્ય ભાવ ને કારણે બાહ્ય ભાવ ના કર્યા તો ના જેનું કરે તે ભેગા થાય કેમ મોસાર નહીં થતા અહીંથી મછલી નહીં આવતી બરોબર છે શનિવાર બહાર ના ભાવ થી સંજોગ ભેગા થાય છે આ સંયોગમાં મય સંયોગ શા માટે ક્રિયા તેનો ફોટો પડે બાહ્ય ભાવ અને આ સંજોગ વચ્ચેની ક્રિયા સંજોગ આ સંજોગ વચ્ચેની ક્રિયા ક્રિયા થયા જ કરે છે કોઈ ખબર જ નહીં કઈ ક્રિયા થી સંજોગભાઈ થયો એટલે પહેલી ક્રિયા બાહિરા ભાવ પહેલી બાહિરા ભાવ છે તેથી પછી સંજોગો ભેગા થવાની શરૂઆત થાય છે સંજોગ બાહ્ય ભાવ નો બાહ્ય ભાવ થી આ સંજોગો એના બાહ્ય ભાવ કર્યા છે એનું પુરાવો કેવો થાય કે સંજોગ લખો પણ એમ હતો તું આ સંજોગ બહુ તને ભેગી થઈ અને ખાસી સાંભળી ખરે ખરી આ બહિરા ભાવ થવો પછી ઘણા કાળે વસ્તુ ભેગી થાય ને 100 વર્ષની અંદર કાયમ માટે એવું નઈ આયુષ્ય દેવગતિ માં લાખો વર્ષ થી આયુષ્ય પણ આધાર છે ઘણા ટકા છે તે જરૂરિયાત છે ને, હું કહેતા લઈએ. આ તો પોચું લાગ્યું લીધું. એટલે એટલે આવી બધી પેલા કલ્પનાઓ બધી કરેલી છે, આ વસ્તુઓ માટે પેલા ભાવો થઈ ગયેલા છે બધા. એટલે આમ પર્ટિક્યુલર આવું હોવું જોઈએ એવા ભાવના હશે. આ સિનેમા છે કે ટીવી છે કે રેડિયો છે, ટેપ રેકોર્ડર છે, એવા પર્ટિક્યુલર ભાવો થયેલા હશે પેલા, કે આ તરફની દિશાની ભાવો હશે. મારે ભણવું છે અભાવ, તેથી કોલેજ જેવી થાય, પુસ્તકો ભેગા થાય. એટલે પણ ચપળતા થી પણ ભાવ કયો હોય એમાં? આ જોવાનું ગમે, તે જોવાનું ગમે, ભાવ પડતા છે ઇન્દ્રિય ગમ્ય ભાવો એમ કે છે. ઇન્દ્રિય ગમ્ય ભાવ નથી આ બધું, મતલબ ભેગું દેખતો હતો. હા, નોર્પણ થી ગળિયા નહીં ભેગું. વાહ ભેગા થયા બધા. ઘડિયાળ પહેરવાનો ભાવ નહોતા કર્યા, તે ઘડિયાળ ના ભેગી થઈ, અને આનો ભાવ કરેલા તો એ ભેગું થયું. વાળ ના ભાવ કરેલા, એ કેવા ભાવ? બોડિયા ના ભાવ કર્યા હતા એવું કઈ કરે જ નહીં ને. આમાં બે વસ્તુ થઈ ને, એક તો કુદરતી નિર્માણ પણ છે અને પાછળ પોતાનો ભાવ પણ છે. આ વાળ એમાં પછી ધોળા માંથી કાળા થયા કરે, અરે કાળા માંથી ધોળા થયા કરે, એ કુદરતી રીતે એની પ્રક્રિયા ચાલુ રહેવાની. પણ એની પાછળ આ વાળ ચકવા કે નહીં, એની પાસે પોતાનો ભાવ છે. એટલે બેવું વસ્તુ થઈ ને. ત્યાં કરીને કોઈ મને દેખે મારો વાપ પડે, કપડા જોઈએ, એવો બૂટ જોઈએ, વાપ પડે, વાપ પડ્યા નહીં, નકાર પડે. એ ભાવ કરેલો તેથી હવે પેલું પહેરવું પડે ને. અત્યારે ના ગમતું થાય તો પણ પેલું પહેરવું પડે ને બધું. પહેરવું એ પેલા ભાવ કરેલા તેથી. હા તો પેલા એવો ભાવ કે આમ રોપ પડવો જોઈએ ને એવું પડવો જોઈએ, બસ એ બીજું શું, બીજું રોપ પડવો. હું કઈક લાગુ લાગે લાગુ બીજા એવું ના ભાવાય, બીજા ને સારું રાખે, હું રાખું બીજું સારું રાખે, એ આ માર્ટ ભણે છે. કપડા પહેરે પણ જોઈએ, વાણિયા છોકરા નળ પણ ડાયા. અમે દહી માં ના ગોડા કે રહીએ, એટલે આ બધી વસ્તુઓ એક એક પાસે રહી છે, એ પાસે બધા ભાવો, બધા જાત જાતના ભાવો પડેલા છે. ભાવનો ફળ સંજોગ છે, ભાવનું ફળ સંજોગ. મોટા મોટા શિસ્ત વાળા પણ જમવા બેઠો ને એટલે ભારત વાળા કે દાળ ભાત કરી ત્યારે આ કરે તો શાક હવે આમાં જે પેલા ભાવ કરેલો આમાં ભાવ કરેલો તેથી સંજોગ ભેગો થયો અને પછી પૂતગલ ના સ્વભાવ થી ચાલુ રહ્યા કરે. ચાલુ રહ્યા કરે એ કેવું પાછું પૂતગલ ના સ્વભાવ પછી જૂટે નહીં. આપડે આપડે ભાઈ બંધ રાખો, બંધ રાખો, ઘોડું દેખાય એ હલ્યા કરતો હતો એમ. એટલે આ મૂળ વસ્તુ પેલી બાહિરા ભાવ પછી સંજોગ ભેગો થવો અને વચલું બધું પ્રક્રિયા છે એ પછી પેલી ઉદગલ ની સ્વાભાવિક ક્રિયા જેવું કહેવાય. અહંકાર ની દખલ ના હોય તો બધું ખબર કે આ પરમાણુ થી સમજાય છે બધું ખબર પડે એવું છે. દખલ ના હોય તો તમે કહી દે ને હું ખાઉં છું, હું ખા આપડે પૂરું ખાઈ રહ્યું છું. મને ભાવ્યું, મને બહુ ભાવ્યું, મને બહુ ભાવ્યું. અગર ના ભાવ્યું તો કઈ રહેતા હોય પેલા સાહેબ ને કહ્યું તમે શું મને છે તે પેલા શું નામ ભાવનગર સાહેબ મને ધોળકિયા સાહેબ ભેગા થયા અને પછી ધોળકિયા સાહેબ એ કહ્યું એટલે હું અહીંયા આવ્યો. એને આપડા લોકો આટલું જ્ઞાન હું આવ્યો બોલે તે પછી વિચારવાનું બારા બંધ થઈ જાય. પણ મને કેવી રીતે કરવા કે ભેગા થયા અને કેવી રીતે આ વાત નીકળી, કેવી રીતે હું આવ્યો એવું તો વિચાર્યું નથી. આખો વિચાર બારીઓ બંધ થઈ જાય છે, વિચાર બારીઓ બંધ થઈ જાય કરતા ભાવ થી વિચારીઓ બારીઓ બંધ વિચાર બારી કનુભાઈ પૂછે છે એટલે આવી બધી વિચારણા છે ને કઈ રીતે ભેગો થયો એનો આધાર શો એ બધું વિચાર કરવું એ કઈ જાત ને એટલે આત્મ વિચારણા કહેવાય કે તટસ્થ વિચારણા કહેવાય એ કેવી વિચારણા કહેવાય. આમ આ ધોળકિયા સાહેબ મને ભેગા થયા અને હું ગયો એ શોર્ટ નહીં પણ પેલું ઘણા બધા વિચારણા કરે ને કે સાચી ભેગો તો રિસર્ચ નહીં આત્મા પ્રત્યે ની થઈ આત્મા તરફી થઈ. આપણે આત્મા તરફી પેલા લોકો ના આ તરફી હોય ભૌતિક તરફી હોય પેલા લોકો વિચાર કરે ને ભૌતિક તરફી જેને આત્મા પ્રાપ્ત કરે છે આત્મા તરફી વાળા વિચાર વાળા ને જ્ઞાનાક્ષેપક વર્ત એટલે વિક્ષેપ થયા વગર જ વિચાર કઈ દિવસો નો દિવસ સુધી આત્મ સંબંધી ના વિચારો પેલા માં લિંક ને લિંક લિંક લિંક રહ્યા સંજોગ દુઃખદાયી છે કે છે, શું કે છે? સંજોગ દુઃખદાયી છે. પણ સંજોગો એટલે સંજોગો પ્રત્યે કઈ ભાવા ભાવ હોય તો દુઃખ ને? સંજોગો પ્રત્યે ભાવા ભાવ હોય તો દુઃખ ને? નહી તો કેવી રીતે દુઃખદાયી? તારે ભાવ ભાવ નથી પણ તને વાંદરા ખારી ઉપર બે હજાર તો સંકોચ માત્ર દુઃખદાયી. એ તો સારું, અત્તર માં બે હજાર કરતા બહુ દુઃખ થાય. કોના કરતા? ગંધારી. તમે શું કહો? અત્તર આગળ બેહાડે તો બી દુઃખદાયી રહે. દુઃખદાયી થઈ પડે, અતિ દુઃખદાયી થઈ પડે. વધારે ખાવું પડે, વધારે ઊંઘવું. ના ના, એ બી અત્તર ના. આ તો સારું ગણતો. હા, પણ અત્તર તો વિશેષ છે. મારા ગયા જોડે અત્તરથી તને ચક્કર જેવો આવી જાય ઘણી વાર. સંજોગ માત્ર દુઃખદાયી છે. પરંપરા શરૂ થાય એવું છે. વર્લ્ડ ના મોટા મોટા મોટા થિંકરો માંથી આમનો નંબર છે કે દાદાજી? એનું માનવું એવું હતું, એનું માનવું એવું હતું કે સર્વજ્ઞ થઈ ગયા પછી સમય સમય નું દેખાય છે બધું. સમય સમય નું બધું દેખાય, શું થવાનું છે. હવે શું થવાનું છે બધું દેખાઈ જાય એટલે પોતાની સ્વતંત્રતા ક્યાં રહી? પોતાની સ્વતંત્રતા એને ખબર છે કે જે આ કરવાનું છે કરવાનું જ છે, જે થવાનું છે થવાનું જ છે. તો પરતંત્રતા એમ સમજતા હતા કે પરતંત્રતા કહેવાય. પણ આ જે બે આત્મા ને પૂતગલ નું જે જુદું છે હવે એમ કે છે કે આ બધા આપણે કહીએ કે આ બધા બધા ટોપ છે, બધા ભમરડા છે. તો પછી કરવા પણ ક્યાં રહ્યું? અને સ્વતંત્રતા ક્યાં રહી? એમની ડેફિનેશન જ જુદી હતી. એ પોતે જે સમાજ સ્વતંત્રતા ને અમુક બંધાર બાંધી દીધેલ કે આને સ્વતંત્રતા કહેવાય. એ આપના જવાબ ઉપરથી જે ક્વેશ્ચન મુકતા હતા ને ત્યારે જ ખબર પડે કે આ પોતે કેટલું પકડ્યું છે એમણે. ત્યારે જ ખબર પડે કે કેટલું પકડ્યું છે એમણે. વિચારશીલ તાર પકડે ને, વિચારશીલ હોય પકડી. ખોલ ખોલ. વિચારથી લતા પ્રશ્નો કેમ છે ને આગળ બધા પ્રશ્નો સારા હતા પ્રશ્નો અત્યારે કોઈ આટલા બધા પ્રશ્નો ખુલ્લે રૂચિ રસો પૂછે મોટા મોટા ગુલાબદાસ જોકરે પૂછ્યા પણ આવા આવા પ્રશ્નો કિરીટભાઈ આવ્યા છે કિરીટભાઈ આવા પ્રશ્નો કોઈ પૂછેલા ને ના બહુ ઊંચા પ્રશ્નો બોલો એ બધી વાતો સાંભળે ને પછી જે ઓડિટ મૂકે ને બધું સાંભળે પાછું આપડે કરીએ તો નીચે થોડે ગાડી